મિત્રો, ઘણી વખત આપણે એમ માનીએ છીએ કે સફળતા એ માત્ર ટેલેન્ટ, લક કે કોઈ ખાસ એવા લોકો માટે જ હોય છે. પરંતુ સાચી વાત એ છે કે સફળતા કોઈ જાદુ નથી, એ એક આદત છે. દરરોજ થોડું કામ કરવું, મન ના હોય ત્યારે પણ આગળ વધવું, હાર મળ્યા પછી પણ ફરી ઊભા થવું, આ બધું મળીને બનાવે છે કન્સિસ્ટન્સી, એટલે કે સતત પ્રયત્ન. વિચાર કરો ને, પાણીના ટીપા પણ સતત જો પથ્થર પર પડે તો એમાં કાના પાડી દે છે, તો પછી આપણી મહેનત ફળ કેમ ન આપે? આપે જ. સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચેનો ફર્ક એટલો જ છે, સામાન્ય લોકો શરૂઆત કરે છે પછી છોડી દે છે, જ્યારે સફળ લોકો કાયમ માટે એ ચાલુ રાખે છે. પરફેક્ટ બનવું જરૂરી નથી, પરંતુ રેગ્યુલર બનવું ખૂબ જરૂરી છે. થોડું કરો પણ રોજ કરો. મિત્રો, યાદ રાખીએ, કન્સિસ્ટન્સી એ જ કોઈ પણ વ્યક્તિની સૌથી મોટી શક્તિ છે.